શ્રી નારદ પુરાણ ઉત્તર ભાગ અધ્યાય 142 કાશીના તીર્થ તથા શિવલિંગોના દર્શન પૂજન વગેરેનો મહિમા પુરોહિત વસુ કહે છે. સુંદરી સંગમેશ્વર પીઠના વાયવ્ય ભાગમાં રાજા સગર દ્વારા સ્થાપિત કરાયેલ ચતુર્મુખ શિવલિંગ છે. તેનાથી વાયવ્ય કોણમાં ભદ્રદેહ નામક તળાવ છે જે ગાયોના દૂધથી ભરવામાં આવ્યું છે. તે સંપૂર્ણ પાતકોનો નાશ કરનારું છે. હજારો કપિલા ગાયોના દાનનું જે ફળ છે તે ફળ મનુષ્યને માત્ર ત્યાં સ્નાન કરવાથી પ્રાપ્ત થઈ જાય છે. જ્યારે પૂર્વાભાદ્રપદાથી નક્ષત્રથી યુક્ત પૂર્ણિમા હોય તે સમયે ત્યાંને માટે અતિશય પુણ્યકાળ માનવામાં આવ્યો છે. જ્યાં સોમેઘ યજ્ઞનું ફળ આપે છે ત્યાં સ્મશાન ભૂમિમાં વિખ્યાત દેવી ભીષ્મચંડિકાના દર્શન થાય છે. તેમની પૂજા કરનાર મનુષ્યની કદી દુર્ગતિ થતી નથી. અંતકેશ્વરથી પૂર્વ અને સર્વેશ્વરના દક્ષિણ ભાગમાં અને માતલેશ્વરની ઉત્તર દિશામાં કૃતિવાસેશ્વર નામક શિવલિંગ છે. તેમના દર્શન અને પૂજન કરીને મનુષ્યને આ જન્મમાં જ પરમ ગતિ પ્રાપ્ત થઈ જાય છે. સતયુગમાં પહેલાં તેનું નામ ત્રંબકેશ્વર હતું. ત્રેતામાં તે જ કૃતિવાસેશ્વરના નામે પ્રસિદ્ધ થઈને દ્વાપરમાં તે જ ભગવાનનું નામ મહેશ્વર થયું તથા કળિયુગમાં સિદ્ધ પુરુષ તેને અસ્થિપાલેશ્વર કહે છે, જેણે સનાતન મોક્ષપ્રદ તારક જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેણે વારંવાર ભગવાન કૃતિવાસેશ્વરના દર્શન કરવા જોઈએ. તે દેવાધિદેવના દર્શન કરવાથી બ્રહ્મહત્યાનું પાપ હોય તો તે પણ નિવૃત્ત થઈ જાય છે. તેમને સ્પર્શ પૂજન કરનારને યજ્ઞોનું ફળ મળે છે. જેઓ તે સનાતન મહાદેવજીની બહુ જ શ્રદ્ધાથી પૂજા કરે છે અને ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશી શિવરાત્રિના દિવસે એકાગ્રતાથી ફળ ફૂલ અને બિલીપત્ર ઉત્તમ અને સાધારણ ભક્ષ્ય પદાર્થ દૂધ દહીં ઘી મધ અને જળ વડે તે ઉત્તમ શિવલિંગનું અર્ચન તથા ડમરૂથી ડીમડીમ ઘોષ નમસ્કાર નૃત્ય ગીત અને અનેક પ્રકારના મુખવાદ્ય સ્તોત્ર અને મંત્રોચ્ચાર દ્વારા શુભ સ્વરૂપ ભગવાન શિવજીને તૃપ્ત કરે છે અને એક રાત ઉપવાસ કરીને પરમ ભક્તિપૂર્વક પૂજન કરીને શ્રી મહાદેવજીને સંતુષ્ટ કરે છે. તેઓ પરમપદને પ્રાપ્ત કરે છે. જેઓ ચૈત્ર માસની ચતુર્દશીએ પરમેશ્વર શિવની પૂજા કરે છે તેઓ ધનના સ્વામી કુબેર પાસે જઈને તેમની જેમ ક્રીડા કરે છે. જે વૈશાખની ચતુર્દશીએ પવિત્ર ચિત્તે ભગવાન શિવની અર્ચના કરે છે તે સ્વામી કાર્તિકેયના લોકમાં જઈને તેમનો અનુચર થાય છે. જે જ્યેષ્ઠ માસની ચતુર્દશીએ શ્રદ્ધાપૂર્વક ભગવાન શંકરની પૂજા કરે છે તે પ્રલયકાળ સુધી સ્વર્ગલોકમાં નિવાસ કરે છે. જે અષાઢ માસની ચતુર્દશીએ પવિત્ર ભાવથી ભગવાન કૃતિવાસેશ્વરની પૂજા કરે છે તે સૂર્યલોકમાં જઈને ઈચ્છાનુસાર ક્રીડા કરે છે. જે શ્રાવણની ચતુર્દશીએ ત્યાં જઈને ભગવાન શિવની પૂજા કરે છે તેને ભગવાન શિવ વરુણલોક આપે છે. જે ભાદ્રપદ માસની ચતુર્દશીએ અનેક પ્રકારના પુષ્પો અને ફળો દ્વારા ભગવાન શંકરની પૂજા કરે છે તેને ઇન્દ્રનું સાલોક્ય પ્રાપ્ત થાય છે. જે આશ્વિન કૃષ્ણ ચતુર્દશીએ ભગવાન શિવની પૂજા કરે છે તે પિતૃના લોકમાં જાય છે. જે કાર્તિક માસની ચતુર્દશીએ દેવેશ્વર મહાદેવની પૂજા કરે છે તે તેની ઈચ્છા હોય ત્યાં સુધી ચંદ્રલોકમાં રહીને ક્રીડા કરે છે. જે માર્ગશીર્ષ માસની ચતુર્દશીએ પિનાકધારી ભગવાન શિવની પૂજા કરે છે તે ભગવાન વિષ્ણુના લોકમાં જાય છે અને ત્યાં અનંતકાળ સુધી સુખપૂર્વક રહે છે. જે પોષ માસની ચતુર્દશીએ પ્રસન્ન ચિત્તે ભગવાન શિવની પૂજા કરે છે તે નૈઋત્ય લોકમાં જાય છે અને નૈઋત્યની સાથે જ આનંદનો અનુભવ કરે છે. જે માઘ માસમાં સુંદર પુષ્પ અને ફળ વગેરે દ્વારા ભગવાન શંકરની આરાધના કરે છે તે સંસાર સાગરનો ત્યાગ કરીને ભગવાન શિવના લોકમાં જાય છે. તેથી જો શિવધામમાં જવાની ઈચ્છા હોય તો યત્નપૂર્વક કૃતિવાસેશ્વરનું પૂજન તથા અવિમુક્ત ક્ષેત્રમાં નિવાસ કરવો જોઈએ. કાશીમાં વ્યાસેશ્વરની પશ્ચિમે ઘંટાકર્ણ અથવા કર્ણઘંટા નામક સરોવર છે. દેવી તે સરોવરમાં સ્નાન કરીને વ્યાસેશ્વરના દર્શન કરવાથી મનુષ્યનું જ્યાં પણ મૃત્યુ થાય તેને કાશીમાં જ મૃત્યુ થયાનું ફળ મળે છે. જો મનુષ્ય દંડઘાત તીર્થમાં સ્નાન કરીને પોતાના પિતૃનું તર્પણ કરે તો તેના નરક નિવાસી પિતૃઓ ત્યાંથી નીકળીને પિતૃલોકમાં ચાલ્યા જાય છે. દેવી જે પાપકર્મી લોકો પિશાચયોનીને પ્રાપ્ત થઈ ગયા છે તેમના માટે જો પિંડદાન કરવામાં આવે તો તેમનો તે પિશાચત્વથી ઉદ્ધાર થઈ જાય છે, તે ઘાતના દર્શનથી મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે, ત્યાં સંસારને કૃતકૃત્ય કરનારા લલિતાદેવી વિદ્યમાન છે, આ મનુષ્ય જન્મ દુર્લભ છે, વીજળીના લીસોટા જેવું ચંચળ છે, તેને પ્રાપ્ત કરીને જેણે લલિતાદેવીના દર્શન કરી લીધા તેને જન્મ મૃત્યુનો ભય ક્યાંથી હોઈ શકે છે। પૃથ્વીની પરિક્રમા કરીને મનુષ્ય જે ફળને પામે છે તે જ તેને કાશીમાં લલિતાદેવીના દર્શનથી મળી જાય છે। દરેક માસની ચતુર્થી ઉપવાસ કરીને લલિતાદેવીની પૂજા અને તેમની સમીપ રાત્રે જાગરણ કરવું, આ પ્રમાણે કરનારને સંપૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। મોહિની ત્રણે લોક દ્વારા પૂજિત નલકુબેરેશ્વર સર્વ સિદ્ધિઓના દાતા છે, તેમની પૂજા કરીને મનુષ્ય કૃતકૃત્ય થઈ જાય છે। દેવી તેમના દક્ષિણ ભાગમાં મણિકર્ણી નામક શિવલિંગ છે, તેની આગળ એક મહાન તીર્થ જળાશય છે જે સર્વ પાપોનો નાશ કરનારું છે। ભગવાન મણિકર્ણીશ્વર કુંડમાં વિરાજમાન છે, તેમના દર્શન નમસ્કાર અને પૂજન કરવાથી ફરી માતાના ગર્ભમાં આવવું પડતું નથી। મણિકર્ણીશ્વરની જમણી બાજુ ગંગાજીના જળમાં સ્થાપિત પરમ ઉત્તમ ગંગેશ્વર લિંગ છે, તેની પૂજા કરવાથી દેવલોકની પ્રાપ્તિ થાય છે। મોહિની હવે હું કાશીના બીજા મંદિરનું વર્ણન કરું છું, જ્યાં દેવાધિદેવ મહાદેવજીનું રુચિર અને અભિષ્ટ સ્નાન છે। સુભગે પૂર્વકાળમાં થોડા રાક્ષસ ભગવાન ચંદ્રમૌલીનું શુભ લિંગ લઈને અંગરિક્ષ માર્ગે બહુ જ ઉતાવળથી જઈ રહ્યા હતા। જે સમયે તે શિવલિંગ આ કાશી ક્ષેત્રમાં પહોંચ્યું તે સમયે મહાદેવજીએ વિચાર્યું, કયો ઉપાય કરવું જેથી મારો અવિમુક્ત ક્ષેત્રથી વિયોગ ન થાય। શુભે દેવેશ્વર ભગવાન શિવ આવો વિચાર કરી જ રહ્યા હતા કે તે સ્થાન પર મુર્ગા બોલવાનો અવાજ સંભળાયો। તે શબ્દને સાંભળીને રાક્ષસો ભયભીત થઈ ગયા અને પ્રાતઃકાળે તે શિવલિંગને ત્યાં જ મૂકીને ભાગી ગયા। રાક્ષસોના ચાલ્યા ગયા પછી ત્યાં અત્યંત રુચિર અને સુંદર સ્થાનમાં તે લિંગ સ્થિત થયું। સાક્ષાત દેવ દેવેશ્વર ભગવાન શિવ તે અવિમુક્ત ક્ષેત્રમાં તે શિવલિંગના રૂપમાં વિરાજમાન થયા, તેથી તેને અવિમુક્ત કહે છે। તે સમયે દેવતાઓએ મહાદેવજીનું નામ અવિમુક્ત રાખી લીધું, જે પરમ પવિત્ર અક્ષરોથી યુક્ત છે। જે પ્રાણી ત્યાં મૃત્યુને પ્રાપ્ત થાય છે તે સ્થાવર હોય કે જંગમ, તે બધાને તે શિવલિંગ મોક્ષ આપે છે। ભગવાન અવિમુક્તના દક્ષિણ ભાગમાં એક સુંદર વાવ છે, તેનું જળ પીવાથી આ લોકમાં પુનરાવૃત્તિ થતી નથી। જે લોકોએ તે વાવડીનું જળ પીધું છે તેઓ કૃતાર્થ છે, તેમને અવશ્ય તારક જ્ઞાન પ્રાપ્ત થાય છે। મનુષ્ય વાવડીના જળમાં સ્નાન કરીને જો દંડકેશ્વર તથા અવિમુક્તેશ્વરના દર્શન કરે તો તે ક્ષણ માત્રમાં કેવલ્ય મોક્ષનો ભાગી થાય છે। કાશીપુરી સ્મશાન ઘાટ અવિમુક્ત સ્થાન અને અવિમુક્તેશ્વર લિંગના દર્શન કરીને મનુષ્ય શિવગણોનો અધિપતિ થાય છે। અવિમુક્તેશ્વર લિંગના દર્શન કરવાથી મનુષ્ય સંપૂર્ણ પાપો રોગો તથા જીવના અજ્ઞાનમય બંધનથી મુક્ત થઈ જાય છે। અવિમુક્તની આગળ એક શિવલિંગ છે જેનું મુખ પશ્ચિમ તરફ છે, તે લક્ષણેશ્વર નામે વિખ્યાત છે, તેના દર્શન માત્રથી મનુષ્ય જ્ઞાની થઈ જાય છે। દેવી તેની ઉત્તરમાં ચતુર્મુખ લિંગ છે જે ચતુરેશ્વરના નામે પ્રસિદ્ધ છે, તે શ્રેષ્ઠ શિવલિંગ પાપ ભયનું નિવારણ કરનારું છે। વારાણસી નામક ક્ષેત્ર પૃથ્વી પર પ્રાણીઓને માટે મુક્તિદાયક છે, તેમાં પણ અવિમુક્તેશ્વર તો જીવન મુક્ત કહેવાય છે, તે જીવન મુક્તિ આપનારું છે। કાશીમાં ગમે તે સ્થાને જેણે નિવાસ કર્યો છે તેના માટે ગણપતિ પદની પ્રાપ્તિ બતાવવામાં આવી છે, અને જે ત્યાં શરીર છોડે છે તે આત્યંતિક મોક્ષ પ્રાપ્ત કરે છે। ઉપયુક્ત સીમાની અંદરના ક્ષેત્રમાં પ્રથમ આવરણ બતાવવામાં આવ્યું છે, બીજા આવરણમાં પૂર્વ દિશામાં મણિકર્ણિકા છે, તે સ્થાનમાં 7 કરોડ શિવલિંગ વિદ્યમાન છે, તેમના દર્શન માત્રથી યજ્ઞોનું ફળ પ્રાપ્ત થાય છે। આ બધા સિદ્ધલિંગ છે। કાશીમાં જે પવિત્ર કૂપ સરોવર વાવડી નદી અને કુંડ છે તે જ સિદ્ધપીઠ છે। જે એકાગ્રચિત થઈને આ તીર્થોમાં સ્નાન કરશે તેનો ફરી આ સંસારમાં જન્મ થતો નથી। પૃથ્વી પર અને અંતરિક્ષમાં જે જે તીર્થ છે તેમાંના મુખ્ય મુખ્ય તીર્થોનું વર્ણન મેં કર્યું છે। તીર્થયાત્રાને સર્વ પાપીનો નાશ કરનાર કહી છે। અધ્યાય 142 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।